તેથી આ રીતનું અમૃત પ્લાવન સદા મૃત્યુ પર વિજય મેળવા જ થાય છે. શિવાગ્નિ સાથે શક્તિ સંબંધી અમૃતનો સ્પર્શ થવાથી જેણે અમૃતનું આ પ્લાવન પ્રાપ્ત કરી લીધું છે એનું મૃત્યુ શી રીતે થઈ શકે છે? જે અગ્નિના આ ગુહ્ય સ્વરૂપને તથા પૂર્વોક્ત અમૃત પ્લાવનને સારી રીતે જાણે છે તે અગ્નિ શોમાત્મા જગતનો ત્યાગ કરીને ફરીથી અહીંયા જન્મ લેતો નથી. જે શિવાગ્નિથી શરીરને દગ્ધ કરીને શક્તિ સ્વરૂપ સોમામૃતથી યોગ માર્ગ દ્વારા એને આપલાવિત કરે છે તે અમૃત સ્વરૂપ થઈ જાય છે. આ અભિપ્રાયને હૃદયમાં ધારણ કરીને મહાદેવજીએ સંપૂર્ણ જગતને અગ્નિ શોમાત્મક કહ્યું હતું. એમનું આ કથન સર્વથા ઉચિત છે. જગત વાણી અને અર્થરૂપ છે તેનું પ્રતિપાદન. વાયુ દેવતા કહે છે, હે મહર્ષિઓ, હવે એ બતાવી રહ્યો છું કે જગતની વાગર્થાત્મકતાની સિદ્ધિ કેવી રીતે કરવામાં આવી છે. છ અધ્વાઓ એટલે કે માર્ગોનું સમ્યક જ્ઞાન હું સંક્ષેપમાં કરાવી રહ્યો છું, વિસ્તારથી નહીં. કોઈ પણ એવો અર્થ નથી જે વગર શબ્દનો હોય, અને કોઈ પણ એવો શબ્દ નથી જે વગર અર્થનો હોય. તેથી સમયાનુસાર બધા શબ્દ સંપૂર્ણ અર્થોના બોધક હોય છે. પ્રકૃતિનું આ પરિણામ શબ્દ ભાવના અને અર્થ ભાવનાના ભેદે કરીને બે પ્રકારનું છે. એને પરમાત્મા શિવ અને પાર્વતીની પ્રાકૃત મૂર્તિ જ કહે છે. એમની જે શબ્દમય વિભૂતિ છે એને વિદ્વાનો ત્રણ પ્રકારની બતાવે છે, સ્થૂળા, સૂક્ષ્મા અને પરા. સ્થૂળાએ જે કાંતિ પ્રત્યક્ષ સંભળાય છે, જે કેવળ ચિંતનમાં આવે છે તે સૂક્ષ્મા કહેવાય છે, જે ચિંતનની પણ સીમાથી પરે છે તેને પરા કહેવાય છે, તે શક્તિ સ્વરૂપા છે. એ જ શિવ તત્વને આશ્રિત રહેનારી પરાશક્તિ કહેવાય છે. જ્ઞાન શક્તિના સંયોગથી એ જ ઈચ્છાથી ઉપોદબલિકા એટલે કે એને દ્રઢ કરનારી થાય છે. તે સંપૂર્ણ શક્તિઓની સમષ્ટિ રૂપા છે. એ જ શક્તિ તત્વના નામે વિખ્યાત થઈને સમસ્ત કાર્ય સમૂહની મૂળ પ્રકૃતિ મનાય છે. એને જ કુંડલિની કહેવાય છે. તે વિશુદ્ધાત્વ પરામાયા છે. તે સ્વરૂપતઃ વિભાગ રહિત હોવા છતાં છ અધ્વાઓ અનરૂપે વિસ્તાર પામી છે. એ છ અધ્વાઓમાં એટલે કે માર્ગોમાં ત્રણ તો શબ્દરૂપ છે અને ત્રણ અર્થરૂપ બતાવાયા છે. બધા પુરુષોને આત્મશુદ્ધિને અનુરૂપ સંપૂર્ણ તત્વોના વિભાગથી લય અને ભોગનો અધિકાર પ્રાપ્ત થાય છે. તે સંપૂર્ણ તત્વ કલાઓ દ્વારા યથા યોગ્ય પ્રાપ્ત થાય છે. પરા પ્રકૃતિના જે આદિમાં પાંચ પ્રકારના પરિણામ થાય છે તે જ નિવૃત્તિ આદિ કલાઓ છે. મંત્રાધ્વા, પદાધ્વા અને વર્ણાધ્વા આ ત્રણ અધ્વા શબ્દ સાથે સંબંધ રાખે છે, અને ભુવનાધ્વા, તત્વાધ્વા અને કલાધ્વા એ ત્રણે અર્થ સાથે સંબંધ ધરાવે છે. એ બધામાં પણ પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવ બતાવાય છે. સંપૂર્ણ મંત્ર પદોથી વ્યાપ્ત છે, કેમ કે તે વાક્યરૂપ છે. સંપૂર્ણ પદો પણ વર્ણોથી વ્યાપ્ત છે, કેમ કે વિદ્વાન પુરુષ વર્ણોના સમૂહને જ પદ કહે છે. એ વર્ણ પણ ભુવનોથી વ્યાપ્ત છે, કેમ કે એમાં જ એમની ઉપલબ્ધિ થાય છે. ભુવન પણ તત્વોના સમૂહ દ્વારા બહાર અંદર વ્યાપ્ત છે, કેમ કે એમની ઉત્પત્તિ જ તત્વોથી થયેલી છે. એ કારણભૂત તત્વોથી જ એમનો આરંભ થયો છે. અનેક ભુવન એમની અંદરથી જ પ્રકટ થયા છે. એમાંના કેટલાક તો પુરાણોમાં પ્રસિદ્ધ છે. અન્ય ભુવનોનું જ્ઞાન શિવ સંબંધી આગમથી પ્રાપ્ત કરી લેવું જોઈએ. કેટલાક તત્વો સાંખ્ય અને યોગ શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે. शिवशास्त्र में प्रसिद्ध तथा बीजा बीजा जे तत्व छे ते बदा कलाओं द्वारा यथा योग्य व्याप्त छे। परा प्रकृति ना जे आदि काल में पांच परिणाम थया एज निवृत्ति आदि कलाओं छे। ये पांच कलाओं उत्तरोत्तर तत्वों थी व्याप्त छे, तेथी पराशक्ति सर्वत्र व्यापक छे। ते विभाग रहित थईने पण छ अध्वाओ रूपे विभक्त छे। शक्ति थी लईने पृथ्वी पर्यंत संपूर्ण तत्वों प्रादुर्भाव शिव तत्व थी थयो छे। तेथी जेवी रीते घरो वगैरे माटे थी व्याप्त छे, एवी ज रीते बधा तत्व एकमात्र शिव थी ज व्याप्त छे। ए छ अध्वो थी प्राप्त थवानु छे, तेज शिवनु परमधाम छे। पांच तत्वों ना शोधन थी व्यापिका अने अव्यापिका शक्ति जणाये छे। निवृत्ति कला द्वारा रुद्रलोक पर्यंत ब्रह्मांड नी स्थिति नु शोधन थाये छे। प्रतिष्ठा कला द्वारा इमना पण उपर ज्यां सुधी अव्यक्त नी सीमा छे त्यां सुधी नी शोध करी शकाये छे। मध्यवर्ती नी विद्या कला द्वारा इनाथी पण उपर विदेश चर्यंत स्थान नु शोधन थाय छे। शांति कला द्वारा इमना ते पण उपरना स्थान नु तथा शांत्यतीता कला द्वारा अध्वाना अंत सुधी नु शोधन थई जाय छे। इने ज परम व्योम कहेवाय छे। आ पांच तत्व बताव्या छे जेनाथी संपूर्ण जगत व्याप्त छे। त्यां साधके आ बधु काई जोई लेवु जोईए। जे अद्वानी व्याप्ति ने न जानी ने शोधन करवा चाहे छे ते शुद्धि थी वंचित रही जाए छे अने फल मेळवी शकतो नथी। एनो आखो परिश्रम व्यर्थ केवल नरकनी ज प्राप्ति करावनार थाय छे। शक्तिपातनो संयोग थया वगर तत्वोनु ठीक ठीक ज्ञान थई शकतु नथी। एमनी व्याप्ति अने वृद्धिनु ज्ञान पण असंभव छे। शिवनी जे चित स्वरूपा परमेश्वरी पराशक्ति छे तेज आज्ञा छे। एक कारण रूपा आज्ञाना संयोग थी जे शिव संपूर्ण शिवना अधिष्ठाता थाय छे। विचार दृष्टि जोवामां आवे तो आत्मा मां तो क्यारे विकार थतो ज नथी। आ प्रतिति माया मात्र छे। न तो कोई बंधन छे अने न तो ए बंधन थी छुटकारो अपावनारी कोई मुक्ति छे। शिवनी जे अव्यभिचारिणी पराशक्ति छे तेज संपूर्ण ऐश्वर्यदी पराकाष्ठा छे। ए इमना समान धर्मवाई छे अने विशेषतः इमना ए विलक्षण भाव थी युक्त छे। एज शक्तिनी साथे शिव गृहस्थ बनेला छे अने ते पण सदाए शिवजीनी साथे ज गृहिणी बनीने रहे छे। जे प्रकृति जन्य जगत रूप कार्य छे एज ए शिव दंपत्ति नु संतान छे। शिव कर्ता छे अने शक्ति कारण छे। आज ए बन्ने नो भेद छे। वास्तव मा तो एक मात्र साक्षात शिव ज बे रूपो मा स्थित छे। કેટલાક લોકોનું કહેવું છે કે સ્ત્રી અને પુરુષ રૂપમાં જ એમનો ભેદ છે. અન્ય લોકો કહે છે કે પરાશક્તિ શિવમાં નિત્ય સમવેત છે. જેવી રીતે પ્રભા સૂર્યથી ભિન્ન નથી એ જ પ્રકારે ચિત્ત સ્વરૂપીણી પરાશક્તિ શિવથી અભિન્ન છે. આ જ સિદ્ધાંત છે. તેથી શિવ જ પરમ કારણ છે, એમની આજ્ઞા જ પરમેશ્વરી છે. એનાથી જ પ્રેરિત થઈને શિવની અવિનાશી મૂળ પ્રકૃતિ કાર્યભેદથી મહામાયા માયા અને ત્રિગુણાત્મક પ્રકૃતિ એ ત્રણેય રૂપોમાં સ્થિત થઈ છ અધ્વાઓને પ્રકટ કરે છે. તે છ પ્રકારના અધ્વા વાગર્થમય છે. તે જ જગત રૂપે સ્થિત છે. બધા જ શાસ્ત્ર સમૂહ આ જ ભાવનું વિસ્તારથી પ્રતિપાદન કરે છે. ઋષિઓના પ્રશ્નનો ઉત્તર આપતા વાયુદેવ દ્વારા શિવના સ્વતંત્ર અને સર્વાનુગ્રાહક સ્વરૂપનું પ્રતિપાદન. તેના પછી ઋષિઓએ કેટલાક કારણ બતાવીને પૂછ્યું, હે વાયુદેવ, જો શિવ સદા શાંત ભાવથી રહીને જ બધા ઉપર અનુગ્રહ કરે છે તો બધાની અભિલાષાઓ એક સાથે જ પૂર્ણ કેમ નથી કરી દેતા? જે સર્વ કંઈ કરવા સમર્થ છે તે સૌને એક સાથે જ બંધન મુક્ત કેમ નથી કરી શકતા? જો કહો કે અનાદિ કાળથી ચાલી આવતા બધાના વિચિત્ર કર્મ અલગ અલગ છે, તેથી સૌને એક સમાન ફળ મળી શકતું નથી, તો એ ઠીક નથી. કારણ કે કર્મ પણ ઈશ્વરના જ કરાવ્યા થાય છે. આ વિષયમાં બહુ કહેવાથી શોલા ઉપયુક્ત રૂપે વિભિન્ન યુક્તિઓ દ્વારા ફેલાવી ગયેલી નાસ્તિકતા જે પ્રકારે શીઘ્ર જ નિવૃત્ત થઈ જાય એવો ઉપદેશ આપો.